શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 24મો ખટવાંગ રાજા કહે છે, હે અભય ભૂપતિ, ઉત્તર કૌશળ દેશમાં અયોધ્યા પાસે એક છપૈયા નામે નાનું ગામ આવેલું છે. તે ગામમાં સાક્ષાત ધર્મના અવતાર અને અત્યંત સુબુદ્ધિમાન દેવશર્મા નામે વિપ્ર થયા. તે સાવરણી ગોત્રમાં જન્મ્યા હતા. તે સામવેદી અને સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેઓને પતિવ્રતા ધર્મમાં નિષ્ઠાવાળા ભક્તિદેવી નામે સુશીલ પત્ની હતા. પત્ની ભક્તિદેવીની સાથે દેવશર્મા વિપ્રે વૃંદાવન તીર્થમાં અતિ મોટા વિષ્ણુયાગ દ્વારા પરમ ભક્તિભાવથી અતિ આદરપૂર્વક વૃંદાવન વિહારી શ્રીકૃષ્ણનું આરાધન કર્યું. તેમના પર પ્રસન્ન થઈ સ્વયં ભગવાન આ પૃથ્વી પર એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવા અને અધર્મનો ઉચ્છેદ કરવા તેમના થકી ભક્તિદેવીને વિશે પુત્રરૂપે પ્રગટ થયા. સર્વે મનુષ્યોના મનને પોતાની મૂર્તિમાં એકાએક આકર્ષણ કરી લેનારા અને હરિનામથી વિખ્યાત થયેલા ભગવાન શ્રીહરિએ બાલ્યાવસ્થાથી આરંભીને જ પોતાની કરુણામય દ્રષ્ટિથી અનંત જીવાત્માઓને પાપમાંથી મુક્ત કર્યા. હજુ 10 દિવસ પણ નહોતા થયા ત્યારે પોતાને મારવા આવેલ કોટરા આદિ કૃત્યાઓને દ્રષ્ટિમાત્રથી બાળીને તે જ ક્ષણે ત્યાંથી નસાડી મૂકી. તેમજ 3 વર્ષના બાળ શ્રીહરિએ કૃત્યાઓનું સર્જન કરનાર મહાઅસુર કાલિદત્તને દ્રષ્ટિ માત્રથી મોહ ઉપજાવી પૃથ્વી પર પડેલા અને તૂટેલા આંબાના વૃક્ષો સાથે આમ તેમ અથડાવી મરણને શરણ કર્યો. હે અભય, પછી કૃત્યાઓ આદિ અસુરોના થતા વારંવારના ઉત્પાતોથી ભય પામી પિતા ધર્મદેવ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિને અયોધ્યાપુરીમાં લાવ્યા અને પોતાના પૂર્વના મકાનમાં નિવાસ કરીને રહ્યા. મનુષ્ય નાટકનું અનુકરણ કરી પોતાના ઐશ્વર્યને છુપાવતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રીહરિએ પોતાના બાળચરિત્રોથી સમસ્ત અયોધ્યાવાસી જનોને આનંદ ઉપજાવ્યો. પછી પૌગંડ અવસ્થામાં જ તે સર્વ સાધુગુણે સંપન્ન થયા ત્યારે પિતા ધર્મદેવે તેમનો વિધિ પ્રમાણે ઉપનયન સંસ્કાર કર્યો અને સંસ્કાર પ્રાપ્ત થતા શ્રીહરિ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા લાગ્યા. હે અભય, પોતાના જ ભવનમાં નિવાસ કરી ભગવાન શ્રીહરિએ વિદ્યાગુરુ એવા પિતા ધર્મદેવને અત્યંત વિસ્મય પમાડી અલ્પકાળમાં જ સમસ્ત વેદાદિ શતશાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર પછી 11 વર્ષની વય પ્રાપ્ત થતા સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ જનની ભક્તિદેવીને અને જનક ધર્મદેવને દિવ્યગતિ આપી ઘરમાંથી વૈરાગ્ય પામી વનની વાટ લીધી. પૃથ્વી પર પુલ્હાશ્રમાદિ તીર્થોમાં વિચરણ કરતા કરતા સ્વયં શ્રીહરિએ ધર્મોનું આચરણ કરી નૈષ્ઠિક બ્રહ્મચારીઓને તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતના ધર્મોનું શિક્ષણ આપ્યું. હે અભય, ભગવાન શ્રીહરિએ ઉગ્ર તપશ્ચર્યા કરી તપસ્વીઓને તપ કરવાની રીતિ દેખાડી અને અષ્ટાંગયોગની સાધના કરી યોગીજનોને અષ્ટાંગયોગ સાધનાની રીતિ શીખવાડી. ત્યાર પછી શ્રીહરિએ સિરપુર શહેરમાં સિદ્ધાઈનું અભિમાન ધરાવતા શક્તિપંથી સિદ્ધોનો ગર્વ હર્યો અને હાથીયાદીનું મહાદાન સ્વીકારવાથી શ્યામવર્ણના થઈ ગયેલા તૈલંગ દેશના વિપ્રને કરુણામય દ્રષ્ટિથી પુનઃ ગૌરવર્ણવાળો કર્યો તથા હજારો વીરવિદ્યાના ઉપાસકો, કૃત્યાઓના ઉપાસકો અને મહાકાલીના ઉપાસકો એવા પિબેક આદિનો પરાભવ કરી પોતાને શરણે આવેલા હજારો આશ્રિતોને પાપના પંથથી પાછા વાળ્યા. હે અભય, ભગવાન શ્રીહરિએ જગન્નાથપુરીને વિશે દુષ્ટકર્મ કરવામાં આસક્ત 10,000 અસુરોમાં પરસ્પર પોતાની માયાથી મોહ ઉપજાવી તેઓનો વિનાશ કર્યો અને માનસપુરને વિશે રહેતા ધર્મના દ્રોહી 1,000 જેટલા અસુરોનો ધર્મમાર્ગનું રક્ષણ કરવા માટે સત્રધર્મા રાજા દ્વારા વિનાશ કરાવ્યો. આમ અનેક તીર્થોમાં વિચરણ કરતા ભગવાન શ્રીહરિએ તે તીર્થોમાં નિવાસ કરીને રહેલા અનંત જીવોને પોતાના દર્શન, સ્પર્શ અને ભાષણાદિકનું સુખ આપી સંસારમાંથી મુક્ત કર્યા. આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પૃથ્વી પર રહેલા અધર્મનો ઉચ્છેદ કરી ધર્મનું સ્થાપન કરતા કરતા સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ લોજપુર ગામે પધાર્યા. એ લોજપુરમાં કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કરી રહેલા વૈષ્ણવાચાર્યોમાં અગ્રેસર ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના શિષ્યો મુક્તાનંદ સ્વામી આદિ સંતો રહેતા હતા. તેમણે ભગવાન શ્રીહરિનું સ્વાગત કરી ત્યાં રોક્યા. સર્વ કરતાં અધિક શ્રેષ્ઠ એવા ધર્મ, જ્ઞાન, તપ, યોગ, વિદ્યા, વૈરાગ્ય અને ભક્તિ આદિ અનંત સદગુણોથી સંપન્ન એવા ભગવાન શ્રીહરિએ તેવા જ ધર્મવાળા મુક્તાનંદ સ્વામી આદિ સંતોને બહુ જ આશ્ચર્ય ઉપજાવ્યું. હે અભય, ત્યાર પછી ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આદિ સંતમંડળની સાથે પીપલાણા ગામે પધાર્યા. ત્યાં હજારો શિષ્યોની વચ્ચે શોભતા આચાર્ય શ્રી ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી સાથે મિલન થયું. સ્વયં ભગવાન શ્રીહરિ સર્વે ગુરુઓના પણ ગુરુ હોવા છતાં આ પૃથ્વી પર દીક્ષાગ્રહણની રીતિ પ્રવર્તાવાને માટે ગુરુ શ્રી રામાનંદ સ્વામી થકી વૈષ્ણવી મહાદીક્ષાનો સ્વીકાર કર્યો અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના અતિ હર્ષપૂર્વક સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા બે સાર્થક નામ રાખ્યા. પછી સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સમગ્ર સદગુણોથી સંપન્ન એવા તેમને પોતાની ધર્મધુરા સોંપી ટૂંક સમયમાં જ ભગવાનના ધામમાં સિધાવ્યા. હે અભયનરૂપ, સમગ્ર ગૃહસ્થ ભક્તો તથા ત્યાગી સંતો ભગવાન શ્રીહરિના ગુરુભાઈઓ હતા, છતાં શિષ્યોની જેમ તેમની આજ્ઞામાં નિરંતર વર્તવા લાગ્યા. ત્યાર પછી શ્રીહરિ પૃથ્વી પર ભાગવત ધર્મના પ્રવર્તનને અર્થે વિચરણ કરતા કરતા પ્રથમ સંવત 1858ના પોષ સુધી પૂનમના દિવસે સમુદ્ર કિનારે આવેલા માંગરોળપુરમાં પધાર્યા. ત્યાં દૈવી જીવાત્માઓનું અધર્મ થકી રક્ષણ કરવા પોતાના અલૌકિક પ્રતાપનું દર્શન કરાવી વેદોક્ત સનાતન ધર્મનું પ્રવર્તન કરતા કરતા ભગવાન શ્રીહરિ ત્યાં 8 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. તે માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ મીઠા જળની મોટી વાવ ગળાવી તેના પૂર્તકર્મમાં મહામોટો વિષ્ણુયાગ ઉત્સવ ઉજવ્યો. તેમાં પોતાનું ચતુર્ભુજ વિષ્ણુરૂપનું બ્રાહ્મણોને દર્શન કરાવ્યું. ત્યારે બ્રાહ્મણોએ ભગવાન શ્રીહરિની અતિ હર્ષપૂર્વક વૈદિક મંત્રોથી સાક્ષાત ભગવાનપણે પૂજા કરી. ત્યાર પછી માંગરોળપુરમાં મોટો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવમાં પણ દેશાંતરોમાંથી આવેલા સર્વેજનોને પોતાના અલૌકિક દિવ્ય કૃષ્ણ સ્વરૂપનું દર્શન કરાવ્યું. તે સમયે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે ભગવાન શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ રાધિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ પધાર્યા છે એમ નિશ્ચય કરી તેમનો આશરો કરી તેમનું જ ત્યારથી ભજન સ્મરણ કરવા લાગ્યા. અને બીજા અનેક મુમુક્ષુ નરનારીઓ પણ ભગવાન શ્રીહરિનું શરણું સ્વીકારી પરમ આદરથી તેમનું જ ભજન સ્મરણ કરવા લાગ્યા. હે નિષ્પાપ અભય રાજા, તે અવસરે હું પણ તે સભામાં ઉપસ્થિત હતો. મને પણ તેનું સાક્ષાત દર્શન થયું. તેથી આ શ્રીહરિ છે તે જ સાક્ષાત શ્રી કૃષ્ણ છે એમ મનથી નિશ્ચય કરી મેં તેમનો આશ્રય કર્યો અને ત્યારથી તેમનું જ ભજન સ્મરણ કરું છું. તેણે પોતાનું અલૌકિક ઐશ્વર્ય દર્શાવી હજારો નરનારીઓને સમાધિ દ્વારા તેમની પ્રાણવૃત્તિનો નિરોધ પોતાની મૂર્તિને વિશે કરાવ્યો. એ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવામાં કેટલાક જનો અધિકારી હતા અને કેટલાક અનધિકારી હતા, છતાં વર્ષા ઋતુના મેઘની સમાન નિષ્પક્ષપાતી ભગવાન શ્રીહરિએ યોગ્યાયોગ્યનો ભેદ રાખ્યા વિના સર્વેને સમાધિ કરાવી તેમાં ભગવાન શ્રીહરિના અદ્ભુત ઐશ્વર્યને નિહાળી સર્વે જનો બહુ જ આશ્ચર્ય પામ્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિનો આશ્રય કરી ધર્મ માર્ગમાં વર્તવા લાગ્યા અને સર્વ મતવાદીઓને પણ પોતપોતાના ઇષ્ટદેવ રૂપે દર્શન આપ્યા અને તેઓ પણ અતિ આશ્ચર્ય પામી પોતપોતાના મતનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિનો અનન્ય ભાવે આશ્રય કરવા લાગ્યા. વળી સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિએ કાલવાણી ગામમાં સમગ્ર જનોને તેમના સર્વ સંશયો દૂર કરવા માટે સમાધિ કરાવવા રૂપ બહુ પ્રકારના અલૌકિક યોગૈશ્વર્યના દર્શન કરાવ્યા. હે અભયનરૂપ, આ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે સાધન સંપત્તિ વિના માત્ર કૃપાદૃષ્ટિથી પોતાના હજારો ભક્તોને સમાધિમાં સ્વતંત્રતા અર્પણ કરી અને ઓજસ્વતી નદીને તીરે 6 મહિના સુધીનો મહામોટો વિષ્ણુયાગ ઉત્સવ ઉજવી તેમાં બ્રાહ્મણોને ઈચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા અને વર્ષા ઋતુના જળની માફક કોઈ પણ જાતનો પક્ષપાત કર્યા વિના ઉદાર હાથે બ્રાહ્મણોને સોના રૂપા આદિ દ્રવ્યો, રથ ઘોડા આદિ વાહનો અને મહામૂલા વસ્ત્રોના ઘણા બધા દાન અર્પણ કર્યા. હે માનદ, આવા ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોના ગામે ગામ મોટા મોટા ઉત્સવો ઉજવી અત્યારે સરદારપુરમાં આવીને બિરાજે છે. ત્યાં વિશાળ ભક્તજનોની સભાને મધ્યે મેં ઊભા થઈ બે હાથ જોડી મારે ગામ કાર્યાણી આવવાની પ્રાર્થના કરી. ત્યારે તેમણે કાર્તિકી પૂનમ ઉપર કાર્યાણી આવવાની પ્રતિજ્ઞા કરી છે અને તે ચોક્કસ મારે ગામ પધારવાના છે. તે અત્યારે નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ અને સ્વામી એવા નામે જગતમાં પ્રસિદ્ધિ પામેલા છે. તેમના ગુણ અને ચરિત્રો આધારિત બીજા હરિકૃષ્ણ, હરિ કૃષ્ણ, નીલકંઠ આદિ મંગળકારી અનંત નામો રહેલા છે. હે અભય, હજારો ત્યાગી એવા બ્રહ્મચારી સાધુઓ તથા હજારો ગૃહસ્થ ભક્તજનો તથા હજારો સ્ત્રી ભક્તજનો પોતપોતાના ધર્મમાં દ્રઢ રહી ભક્તિભાવપૂર્વક તે ભગવાન શ્રીહરિની સેવા પૂજા કરે છે. દિવ્યદેહધારી સાક્ષાત ધર્મ પણ પોતાના પત્ની ભક્તિદેવી તથા જ્ઞાન વૈરાગ્યાદિ પુત્ર પરિવારની સાથે રહી ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવા પૂજા કરે છે. ભગવાન શ્રીહરિની ઈચ્છાથી કોઈક જ પુણ્યશાળી ભક્તજનોને તેમના દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે એમ મારા સાંભળવામાં આવ્યું છે. હે અભય રાજા, તે સ્વામિનારાયણ ભગવાન કોઈ ભક્તજનોને ગોલોકધામ તથા તેને વિશે રહેલા રાધિકા તથા નંદ, સુનંદ, શ્રીદામા આદિ પાર્ષદોએ સહિત તથા ધામના સકલ ઐશ્વર્યોએ સહિત પોતાનું શ્રીકૃષ્ણ સ્વરૂપનું દિવ્ય દર્શન આપે છે. વળી કોઈ કોઈ ભક્તોને વૈકુંઠ ધામે સહિત તેને વિશે વિરાજમાન લક્ષ્મીજી તથા ગરુડજી વગેરે પાર્ષદોએ સહિત વિષ્ણુ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે. તેમજ કોઈ કોઈ ભક્તોને અતિશય તેજોમય શ્વેતદ્વીપ ધામ અને તેને વિશે વિરાજમાન નિરન્ન મુક્તોએ સહિત મહાપુરુષ રૂપે પોતાનું દર્શન આપે છે. વળી કેટલાક ભક્તોને અવ્યાકૃત ધામ તથા લક્ષ્મી આદિ શક્તિઓ તથા સુનંદ આદિ પાર્ષદોએ સહિત ભૂમાપુરુષ રૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે તથા કોઈક ભક્તજનોને બદ્રિકાશ્રમ ધામ તથા તેને વિશે રહેલા તપોનિષ્ઠ અનેક મુનિઓએ સહિત શ્રી નરનારાયણ સ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. તેમજ કોઈ કોઈ ભક્તજનોને ક્ષીરસાગર તથા તેને વિશે વિરાજમાન શેષ અને લક્ષ્મીએ સહિત યોગેશ્વર સ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. હે અભયનરૂપ, સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ વળી કોઈ કોઈ ભક્તજનોને સૂર્યમંડળે સહિત વિરાજમાન હિરણ્યમય પુરુષ રૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે. આવી રીતે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ કોઈ કોઈ ભક્તજનોને અગ્નિમંડળે સહિત તેમાં વિરાજમાન યજ્ઞનારાયણ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે. તે કારણથી ભગવાન શ્રી સ્વામિનારાયણ છે તે જ સાક્ષાત ભગવાન છે, જગતના સ્વામી છે તેમનાથી કોઈ પર નથી, શ્રેષ્ઠ પણ નથી, તે જ સર્વે કારણના કારણ પરમેશ્વર છે એમ મેં શતશાસ્ત્રોને અનુરૂપ નિશ્ચય કર્યો છે. હે અભયનરૂપ, તે ભગવાન શ્રીહરિ અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ નાડીપ્રાણનો નિરોધ કરાવી સમાધિમાં પોતાનું આવું દિવ્યદર્શન આપે છે, તેથી સર્વે મનુષ્યો અતિશય આશ્ચર્ય પામે છે. અને તે મનુષ્યોની મધ્યે જે મુમુક્ષુઓ હોય છે તે સર્વે તેમનું ભજન સ્મરણ કરે છે. હે ભાગ્યશાળી અભયનરૂપ, આ અખિલ ભૂમંડળમાં ભગવાન શ્રીહરિનો બીજો ઘણો બધો પ્રતાપ પ્રસિદ્ધ છે, જેનો સર્વે મનુષ્યો પ્રત્યક્ષ અનુભવ કરે છે, તે તમને સંભળાવું છું. હે અભયનરૂપ, આ પૃથ્વી પર ભગવાન શ્રીહરિનું ભજન સ્મરણ કરતા કોઈ જ્ઞાની, અજ્ઞાની, બાળક, યુવાન, વૃદ્ધ તેમજ નરનારી અને નપુંસક હોય તે સર્વેને પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું દર્શન કરવાનું કે સેવન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય, છતાં કેવળ શ્રીહરિના સંતો કે ભક્તોના વચનોમાં વિશ્વાસ રાખી મહિમાએ સહિત નિશ્ચય કર્યો હોય કે આ શ્રીહરિ છે તે જ સાક્ષાત ભગવાન છે, અને પછી તેનું ભજન સ્મરણ કરતા હોય, તો એવા સર્વે ભક્તજનોને અંત સમયે કોઈપણ જાતની પીડાનો અનુભવ થયા વિના વિમાનમાં બેઠેલા પાર્ષદોએ સહિત ભગવાન શ્રીહરિનું દિવ્ય દર્શન થાય છે. અને શ્રીહરિની સાથે આવેલા પાર્ષદો તેમને અલૌકિક અને આશ્ચર્યકારી તે દિવ્ય વિમાનમાં બેસાડી યોગીજનોને પ્રાપ્ત કરવા યોગ્ય ભગવાનના ધામમાં સાથે લઈ જાય છે. એ સમયે કેવળ શરીરનો ત્યાગ કરનારાઓને જ દર્શન થાય એમ નથી, તે સિવાયના તેમની સમીપે રહેલા અન્ય ભક્તજનો અને અભક્તોને પણ ભગવાન શ્રીહરિનું સાક્ષાત દર્શન થાય છે. ત્યારે બુદ્ધિમાન મનુષ્યો પણ આશ્ચર્યપૂર્વક ભગવાન શ્રીહરિના દર્શન કરી આ પરમેશ્વર છે કે નહીં એવા પ્રકારના સંશયોને છોડીને તત્કાળ તેમનો આશ્રય કરે છે. પરમેશ્વર સિવાય આવા પ્રકારનું સામર્થ્ય કે ઐશ્વર્ય અન્ય કોઈ દેવ મનુષ્યાદિકમાં સંભવે નહીં, તેથી તમે પણ ભગવાન શ્રીહરિ છે તે સાક્ષાત શ્રીકૃષ્ણ જ છે એમ દ્રઢ નિશ્ચય કરો, અને તમો સર્વે તમારા હૃદયમાં તેમનું ધ્યાન કરો, જેથી તમારા હૃદયમાં તે પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના ચોક્કસ દર્શન થશે, તેમાં કોઈ જાતનો સંશય નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણેના ખટવાંગ રાજાના વચનો સાંભળી અભય રાજા અને તેના સર્વે સંબંધીજનોએ આ શ્રીહરિ છે તે જ સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન છે એવો દ્રઢ નિશ્ચય કર્યો. હે પ્રતાપસિંહ રાજન, અભય રાજા અને તેના પરિવારના સર્વેજનો પ્રસન્ન થઈ ખટવાંગ રાજાની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી સર્વેની સંમતિથી અભય રાજા ફરી ખટવાંગ રાજાને પૂછવા લાગ્યા, હે ખટવાંગ રાજર્ષિ, તમે જે ભગવાનનું પ્રાગટ્ય સંબંધી વૃત્તાંત કહ્યું તે સર્વે સત્ય છે. તમે ધન્ય છો, કારણ કે તમને પ્રગટ ભગવાનના દર્શન થયા છે અને શાસ્ત્રોના આધારે તેમનો અંતરમાં નિશ્ચય પણ કર્યો છે. આજથી આરંભીને અમે સર્વે ભગવાન શ્રીહરિના છીએ એ વાત નિશ્ચિત છે. હે રાજર્ષિ, તેમના ધ્યાનની તમે જે વાત કરી તે ધ્યાન અમારે કેમ કરવું તે અમને કહો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આવી રીતે અતિ આદરપૂર્વક અભય રાજાએ જ્યારે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળને વિશે ભ્રમરની પેઠે આસક્ત થયેલા ચિત્તવાળા અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ખટવાંગ રાજા અતિશય હર્ષ પામ્યા, અને પરિવારે સહિત અભય રાજાને પ્રસન્ન કરવા તેમણે ભગવાન શ્રીહરિના ધ્યાનનો પ્રકાર કહેવાનો આરંભ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટવાંગ રાજાના મુખે કહેવાયેલા ભગવાન શ્રીહરિના ચરિત્રોનું સંક્ષેપથી વર્ણન કર્યું. એ નામે 24મો અધ્યાય પૂર્ણ થયો.